આપડે પૂછો ના છે મને ક્યાં ક્યાં લખેલો છે આ જડે જ નહીં કોઈ દિવસ ચાલ્યા જ કરો બધું આવું હોય પી જાય પીવાની ચોપડે ખરાબ આત્મ ભાવના ભાવ ક્યાં ગોખા ભાવવાની કઈ ભાવ તો જીવ રહે છે ભાવ તો આત્મા ભાવના ભાવ તો જીવ રહે છે ભાવ કા કર્યું છે કે સગો આમ દાદા બીજા બધા વાક્યો હોય એનો બધો અર્થ બધો ખબર પડી જાય. આ અધ્યાત્મ સિવાય ના બીજા બધા જે એમના બધા હોય એ બધાનો અર્થ આવો બધો ખબર પડી જાય કે આમાં આવું લખ્યું છે તું આવું કરું છું, પણ આમાં જે અધ્યાત્મ માં હોય ખબર જ નથી પડતી. ભાવના જ લખ્યું છે ને તો ભાવના પર જોશ કેમ ના આપ્યું? ભાવ ઉપર એમ કેમ ના આપ્યું? ભાવના જ ભાવવાની એમાં ઉપર ફોર્સ કેમ ના આપ્યું? લખેલું છે ને કે આત્મ ભાવના ભાવતા પછી ભાવના ઉપર જોશ કેમ ના આપ્યું? ભાવના ભાવવાની કીધી છે એ ભાવના ઉપર એમણે ફોર્સ કેમ ના આપ્યો? એટલે ભાવના ભાવના ભાવવાની કીધી છે ને તમે જે ભાવના શબ્દ નો એમણે કવિતામાં લઈ ગયા. ભાવના શબ્દ ભાવવાની હતી તેને બદલે કવિતામાં લઈ ગયા. ભાવના કરવાની હતી ભાવના ભાવવાની છે કરવાની નથી. ભાવના ભાવવાની ભાવના ભાવવાની પણ એ કવિતામાં લઈ ગયા ગોખાઈ પટ્ટીમાં લઈ ગયા ગોખવા મળી ગોખવા મળી. આ ભાવના છે ભાઈ એ જાણતા છે કોઈ? એટલે ભાવનાથ નો દ્વાર ભાવના ભાવ છે. ભાવ જ કરવાનો ભાવના મુખ્ય સ્વરૂપ જવા માટે ભાવ જ કરવાનો. ભાવ ભાવ જ ભાવ જે જવું છે મારે કેવળ જ્ઞાન સ્વરૂપ થવું છે. એ પછી એમને કે ભાવ દે બદલ છે ચાતક ભાવના જીત ભાવે છે એ લખ્યું છે. એનું સ્પષ્ટીકરણ કર્યું છે એ વાક્ય માં રહી ગયું. એમાં એવું લખ્યું છે એના જેવું લખ્યું છે આના જેવું હું બોલું છું. હું દેતી રહીશ સ્ત્રી પુરુષ છોકરા ઘર બધા બધા બધા થી રવિ તેઓ શુદ્ધ આત્મા શું એ ભાવના ભાવ પણ પ્રાપ્તિ થાય છે. ઠીક છે, પુત્ર મારું કોઈ નથી, આ બધું મારું નથી, એ ભાવના તરીકે કરજો. એમ આત્મ ભાવના કરતો આત્મા પ્રાપ્ત થઈ ગયો. એવું કઈ પૂછ્યું તો એવું કઈ કર્યું નહિ, મેં કોઈ કર્યું કરી શું તેના જેવું ફાયદો શું મળ્યો. ડાક્ટર દવા લાયા, ડાક્ટરો પેલે ઉત્તરાયણ વખત હલાવી લીધી, આપણે શીખ્યા એમ થયું, ત્રણ વખત હલાવી પીવી, ત્રણ વખત હલાવી પીવી, દવા દવા ત્રણ વખત હલાવી પીવી, એ ચાર વર્ષ કર્યા કરીએ થયો કામ ન પડે, પાડું ત્યાં શીખ ગયા. આપણને મૂર્ખો છું કે મોટી બહુ આતી બહુ મોટી, પણ આ તો નડી ગઈ અને મોગ જે મને મોગ એટલે મસ્ત મોટા મોટા આવતો મોગ જે એમ રહ્યા તમામ જાવ છો પછી ઉત્તર મૂર્તિ અવરા તારો રસ્તો કપાતો નથી, જો તો કપાયો રસ્તો ખબર પડી ના પડી, પડી ગઈ જાય હલકા ભૂલ થઈ ગયા, હલકા ભૂલ થઈ હાલ નહીં થયા છોકરા ને એક થોડી બસ ઉપર થી માર ખાધો જગત નો માર જયારે બહુ કપ હતું બહુ કપકી જતો અહીં જો આ બે કરવો છો મારે કદા આપને કેવું હોય તો બરાબર કેતા આવડે જ નહીં, બધું આવડતું આવડતું મજા પડે એમ ખબર ના હોય ને બધામાં હોય કે છે કપટ અને મોહ એ બે પરમાણુ જેના વધે એ સ્ત્રી થાય, શું થાય અને ક્રોધ અને અહંકાર એ વધે તે પુરુષ થાય. ચારે છૂટે તો મોક્ષ થાય કે છે, ચારે થી છૂટે તો મોક્ષ થાય, ચારે વસ્તુ થી છૂટે તો મોક્ષ થાય કે છે. કપટ ને મોહ બે વધે તાર સ્ત્રી થાય, તારામાં કપટ કરું પણ મોહ નહીં, એટલો બધો મોહ નહીં. સારા સંબંધી નો મોહ કહેવાય, કયા બાબત નો મોહ કહેવાય, બધી બાબતો મૂળ શરૂઆત નીચે વિષય કપર ના મોહ બંને યાદ આવતું ને, તેથી મોહ તૂટ્યો. મોહ ના તૂટતા બરોબર. સ્ત્રીઓમાં ચિંતા દેખાય પુરુષોમાં અત્યાર તો બધામાં સ્થિરતા દેખાય છે. અત્યારે તો બધામાં સ્થિરતા દેખાય છે. જાગૃતિ લઈને તંત્ર કઈ ભાઈ ની વાત સાંભળી ને તને યાદ રહ્યા કે ભૂલી જાય કા સાથે ઘરે આવે શું ખરું રાતે ભૂલી જાય. તારો મોહ તો તૂટી ગયો આપણે જ્ઞાન લઈને દુઃખ પાસે બહુ ભારે ગયા ચોપટ રહી મોહ તૂટી ગયો. ઓછું નહીં અહંકાર વધારે, અહંકાર વધારે કયો અહંકાર આ મુજબ તાલદો છે દબા રજ પાડજો નહી ડાયરેક્ટ ફાઇટિંગ નહીં ડાયરેક્ટ ફાઇટિંગ નહીં કરવાની ઇનડાયરેક્ટ ફાઇટિંગ ડાયરેક્ટ નહીં કરવાની ઇનડાયરેક્ટ કરવાની ડાયરેક્ટ ફાઇટિંગ નહીં અધ્યયન કરી દેવાનું નહીં રાજી અહંકાર તો માસી પણ થાય આ મેં કર્યું આ મેં એવું બધું થાય મારે અહંકાર તો મારાથી પણ થાય છે. અહંકાર તો મારાથી પણ થાય છે આ મેં કર્યું એવું થાય પટ એના કરતો મારું કેવું છે એનું કેવું છે મોહ તો આ બધાનામાં સ્ત્રીઓ પહેરે છે મોહ કહેવાય પુરુષો પહેરે છે માન કહેવાય. કોઈ પુરુષ એવો હોય એ કપટ માટે થોડા મહેશ કહે છે મોહ એટલે ખબર ના પડી. મોહ એટલે શું એ બરાબર સમજાવો કે મહેશ આ બજારમાં વેપારીઓ હશે ને એ જઈને ઘણા ઘણા વેપાર કરે બધું હશે ગાડીઓ ભરે છે ને ઘણા ઘણા દુકાનદારો શા માટે મેં જગ્યા નહીં તેની બહાર ભરે ના ના ધંધો વધારે થાય એટલે ધંધો સારો થાય એટલે ધંધો સારો થાય એટલે લોકો નજર પડે બધા જતા આવતા બધાની પડતી છે પુરુષો ને હોય એટ્રેક્શન થાય પુરુષો ના થાય સાડી માં થાય ના ભાઈ સાડી હોય તો ના થાય અને સ્ત્રી ને સ્ત્રી ને થાય ના પછી તમારે જાય પછી કઈ ખોઈ ગયેલું લાગે આપડે મારા પછી આપડે કઈ કેમ આમ તબિયત નરમ થઈ ગઈ પછી આપડે બહુ પટાઈ પૂછે પેલી હાડી માં મારું ચિત્ત હતું ચિત્ત તમ તમ ભૂલાઈ જાય વાટી જાય એનો બો બધી સ્ત્રીઓ ના કરે ઘણી ઘણી ચોટી જાય પૈસા વાળી હોય ત્રણ હજાર ની ચોટી જાય જરા ગરીબ હોય તો 500 રૂપિયા એ લોકો ગરીબ કરશે સારું ચટો સારું ને તો પણ ચીજ ચોટે એટલા સારું ને હા બધા મૂકતા છે એ વેપારી તો ના વળવી ગયો ને આવું શા માટે કરો છો વધારે અમ લોકો મદદ મદદ વધારો છો કરવું ના વળાય કેમ નું આપણે એડજસ્ટમેન્ટ લેવું પડે તો ના પણ આ લોકોના મન બગડે ને નથી દિવસ જતી વખત શાંતિ ઘેર ને અશાંતિ બી થાય નથી એના કરતા બે પેટી વળે ને અમારે જરૂર છે તો આવીશું પછી બહાર ઉઘાડું કરીને શું કામ કરે તો શું કે ધંધો બગડે ને વધારે ધંધો થાય એનો ધંધો બગડે ને એનો ધંધો વધારે થાય બહાર નીકળે ના એ તો કે મારે વેપાર કરો મારે ત્યાં વેચી સારી કે તારી ભાઈ એમ તાર કઈ રાખવું બહાર કશું જોઈશો નહીં જોશો નહી ઊંચે હતો જોવા કર્યા વગર ચાલ જેવું નીચે મારે મારો ધંધો કરાવો કેક ના ગયો તો પેલી ભાઈ ભાઈ બેસીને આ જગ્યા ને તો બે જોયું તો ચીસો આપી દઉં ઘેરાઈને તો કે છે કેમ આમ થઈ ગઈ કેમ થઈ કઈ બધું મારે કર્યું સાડીમાં ત્યાર પછી ઘણી કઈ લાયા છે પગાર થોડા લાયા કાંઈ જાય લાવવું પડે શું મો છે ને તારું પણ ચીજ ચોટી નતું તું બધી પહેલા ચોટી જતું હતું પેલા ચોટેલું જ રહેતું હતું ચોટતું હતું વિષયમાં કપટ હોય પણ આ મોહ આપ હમણાં બોલેલા કે વિષય સંબંધી મોહ એ શું બધા બધા ખબર બધી જતા ખબર એ વિષય તાર પાસે કપટ હોય છે, જૂતું બોલવું કપટ એ બે જુદી વસ્તુ. જૂતું બોલે ભયથી બોલે છે, બધા પૂછતા કપટ હોય તો મોહ હોય તારા. એક મોહ એક કપટ, એવું બને કે કપટ હોય પણ મોહ ના હોય. કપટ ને મોહ એક જ કહેવાય. આ તો બધું જ્ઞાન આપે પછી મોહ જતો રહે. કપટ લુખું કપટ રહે. શું રે? લુખું કપટ. મોહ મોહ તો એમાં ઘી છે. શું ઘી ના લાગવાનું? ઘી વગર ના લાગવાનું છે. કપટ કેવું રહે? હવે વિષય સંબંધી નું કપટ કેવું રહ્યું? હવે વિષય સંબંધી નું કપટ કેવું રહ્યું? ભારે ભારે લોગી ભારે લોગી ભારે લોગી એટલે શું? તને હજુ ભરી કાઢીએ જ્ઞાન છે. પૂછતા રહી સ્થિતિ થોડો વર્ષ એમને થોડો વખત નીકળી ગયો ચાલશે. પછી વાંધો નહીં આવે. માલ એટલો વખત ભરેલો હોય, બહુ આપો ભરેલો ના હોય. તારે બહુ ચેતવા નહીં આને બધા સમજે. ભલે આપો જે ઉપદેશ આપતા ઉપદેશ આપ્યા કરે છે એવું કે એને આખો દિવસ બધા એવું કહે કે તું ઉપદેશ આપ્યા કરે છે. લોકો છે ને હોય તો વાંધો નહીં, કોના વગર તો આપડે વગર લાવે. તમારું ગામ કે ગામ છે કે કોના માતર નહીં કે ગામ છે કે આપડે ભાઈ છે એમાં એક એક છે કોનો ભાગ છે ને કોનો છે ને નડિયાદ ને રસ્તે ફેરવવાનો માટે કાના માતર વાળું કપટ કર્યું એ ખ્યાલ ના આવે. બધી કપટ રહે જ નહીં ને. નવી વસ્તુ ઉત્પન્ન થાય અરૂપી અરૂપી અને રૂપી ને રૂપી બનાવે એવું છે ને. પાણી બંધ થઈ ગયું. બોડી ઇફેક્ટિવ છે, બોડી ઇફેક્ટિવ છે એટલે ઠંડી વાત. બોડી ઇફેક્ટિવ અને એ જોર કરે બાદ કરવા આ તો બહુ મોટી ખોટ છે એવું સમજાયું તેનું રડવું. મેં ધંધો કર્યો તો તમને ખોટ ભેગી થઈ ગઈ તો જોઈ નીકળી જાય. ના રડી વાત એમ શું આવો ક્યારે સુરેન્દ્રભાઈ પૂછે છે અરિહંત અને સત્પુરુષ એ બે માં શું છે? અરિહંત અને સત્પુરુષ જેના પરમાણુ શ્રેષ્ઠ ઊંચા પ્રકારના પરમાણુ હોય એ સત્પુરુષતા બધા જેટલા ઘરે ઘરે ના દેહ સફાઈ એવો હોય દેહ બાજુ સમજાય નહીં કે ના કપાય લીધેલો છે તમે લેજો બરોબર. પેલા થી સત્તા લીધો કે દાખલ છે સજીવન પુરુષ ના અર્થ માં સત્પુરુષ છે. સત્પુરુષ એ સજીવન પુરુષ ના અર્થ માં છે. સત્પુરુષ એ સજીવન પુરુષ ના અર્થ માં છે. સજીવન બીજા શું કામના પોતાના સત્પુરુષ કામના પોતાના સત્પુરુષ એકાગ્રતા રહેતી હોય તો રાખે એકાગ્રતા કોઈ રહેતી હોય તો રાખે ફાયદો કરતો રાખે પોતો નહી તો તીર્થંકર ના કૃષ્ણ ભગવાન ના ભગવાન થયેલા હોય તો પોતા રાખે સત્પુરુષ નો કોઈ જાગ હોય એને ફાયદો જોતા જ એમ ચિત્ત એકાગ્ર થતો જ રાખે એકાગ્ર કરવા માટે તે બધા ફોટા વ્યગ્ર ચિત્ત ને એકાગ્ર કરવા માટે એનું ચિત્ત વ્યગ્ર હોય ને તેને એકાગ્ર કરવા માટે જોઈએ. વ્યગ્ર ના હોય તો પછી આમાં પ્રત્યક્ષ નો મહિમા છે ને દાદા. પ્રત્યક્ષ નો મહિમા, પ્રત્યક્ષ નો મહિમા છે ને પ્રત્યક્ષ. હા તો આ અરિહંત જે તમે કહો છો ને અરિહંત એ આપણને પ્રત્યક્ષ ના હોય ત્યારે સત્પુરુષ જ નો લાભ મળે ને. હા, હરિહંત ને લોકો માનવા તો જોઈએ ને કે અહી ના હોય તો બીજી ગયો હોય તો માનવા જોઈએ. માનવામાં વાંધો નથી, પણ સત્પુરુષ નો પ્રત્યક્ષ યોગ હોય. હરિયંત ને માનવામાં વાંધો નહીં, પણ જ્યાં સુધી એમ કે સત્પુરુષ નો યોગ હોય તો પછી સત્પુરુષ મૂકીને પછી હરિયંત ની વાત આપણે કરીએ. સત્પુરુષ હોય ને આપણે પછી હરિયંત ની વાત કરીએ. વાત કરવાની નથી, ના ના, પણ માનવાની જરૂર છે. પણ એમ કે સત્પુરુષ નો યોગ લાભકારી છે ને, જે ઉપકારી હોય ને ઉપકારી ગણી કરે. હા, અને બીજા નૌકા તો આપતું બોલ કે બોલવાનું હોતું ને, બોલવાથી એ લોકો ને તું નમસ્કાર બોલ છે, તારો ભાવ ઊંચો થયો. બીજું કઈ પણ એમ કે આ જે તે ક્ષેત્રમાં આપણને પ્રત્યુક્ત સજીવન પુરુષ મળે ત્યારે જ આ જે કર્તાપદ છે, કર્તાપદ એના જ કુંડાળામાંથી બહાર કાઢીને અકર્તાપદમાં લાવે છે. એ પ્રત્યક્ષ યોગ વગર બનતું નથી, એ પ્રત્યક્ષ યોગ વગર બને નહીં એમ. ના જ બને ને, હવે એ ભજનાથી કઈ બને નહીં એમ. પ્રત્યક્ષ ના હોય પણ ભજના કરીએ, ગમે એની ભજના કરવાનો વાંધો નથી. જ્યાં સુધી મળ્યા ના હોય ત્યાં સુધી ભજના કરીએ, પણ જયારે એમનાથી આપણને કે આ ચક્કર માંથી બહાર નીકળાતું નથી એમ. ના નીકળે, કેવી નીકળે તમે? ચોપડી લઈને કોલેજ પૂરી કરવી એમ બને નહીં ને, ના બને. તે વખતે બને, પણ આ તો બને જ નહીં ને. આ તો પ્રત્યક્ષ જે છે લોકલ એની મેરેજ ઓનું થઈ જ થાય. બસ એક દશા જે પામે છે કે દેહ, એક દશા એવી આવે છે કે આત્મા જેવું કઈક છે, અને વારંવાર આ દેહાજસ ને કારણે આ વસ્તુ આવરાઈ જાય છે. એ જે સ્થિતિ છે એને ક્ષયોપશમ સ્થિતિ કહે છે. ત્યાર પછી એ સ્થિતિ સામા પરિણામ પામે. વિચારે કરીને ક્ષયોપશમ સુધી પહોંચી શકાય છે. વિચારે કરીને, સતત વિચારના દ્વારા તેને ક્ષયોપશમ થાય છે એમ કે છે. અને ત્યાં એને ક્ષયોપશમ ની સ્થિતિમાં એવું વર્ણવ્યું છે કે ભાઈ એને દેહાજ્યાસ થી આ વારંવાર વસ્તુ આવરાઈ જાય છે, પણ આત્મા જેવું કઈક છે. ત્યાર પછી એને સત્પુરુષ જો ભેટો થાય ત્યારે એ ક્ષયોપશમ આગળ કઈ સ્ટેજમાં પરિણમે, એનું નામ શું કહેવાય કે જે એ છે તે આત્માનો સન્મુખ થયેલો તેને માટે વપરાય. આ તો આત્માનો સન્મુખ થયેલા જ નહીં ને, આ સત્પુરુષે આત્માનો સન્મુખ થયેલા. સત્પુરુષ તો આત્માનો સન્મુખ થાય ત્યારે સ્વયં સંકલ્પ થાય. એક પ્રકૃતિ નો ક્ષય થાય, બીજી ઉત્તમ માં પડી જાય. ફરી પાછી એ પ્રકૃતિ ઉતરે એનો ક્ષય થાય, બીજી ઉત્તમ માં પડી જાય. તે આત્મા નો સન્મુખ થયેલો હોય તેના માટે આ લોકો માટે કસાય કામમાં ના આવે. જેને ક્ષયોક્ષમ ની સ્થિતિ આવી હોય, ક્ષયોક્ષમ સંકેત થયું હોય, એને એ પોતે સત્પુરુષ ના કહેવાય? કેવાય છે અદભુત કેવાય માટે નહીં બીજાને માટે બીજાને માટે જે કાકા બધા નરવા દેખાવ્યા માટે હા તો ઘેટાને માટે વિચારે કોઈ સત્સચિંતકને માટે ને સત્સચિંતક માટે લખે એ તો કેવું કબૂલ કરે છે ને સરપસમ સ્થિતિ વાળો તો કબૂલ કરે છે કે હજુ દેહાદ્યાસ ને લીધે આ આવડી જાય છે હા પણ દેહાદ્યાસ તો હજી પછી કહે ખબર એ ક્યારે પાસે ત્યાં મળે કે ત્યાં મળે એટલે કોઈ ના થાય વાળી ને એના પછી કઈ આગળની સ્થિતિ કઈ દાદા સરપસમ પછી આગળ સાહેબ થાય પેલું તો ભરેલો અગ્નિ ને એવું બધું ચાલ્યા કરે અને પેલો અગ્નિ ખલાસ થઈ ગયો પછી ભાવેલો ના રહે પેલો ના રહે કઈ થઈ ગયો એટલે સાયક ભાવ ને પામે હવે સાયક ભાવ જે પામેલા હોય એ સત્પુરુષ કહેવાય ભગવાન જ કહેવાય હવે સાયક હા કહ્યું છે સાયક ઉપસમ હોય સય થતો હોય ને ઉપસમ થતો હોય સય થતો હોય ને ઉપસમ થતો હોય સાહેબ પુરુષ આપણને મળે સહાયક ને મળે ત્યાર પછી એને સમજાય ત્યારે સરપ સમજે કે સહાયક થયો નથી હજુ તો એ વચ્ચેગાળાની સ્થિતિ કઈ કહેવાય સરપ સમ વાળો આપણે મળ્યો એમ માનો ને સહાયક થયો નથી વચ્ચેગાળાની સ્થિતિ નથી થતી સહેજ સમજ જાય સરપ સમજ જાય નવાનું સુધી નવા થાય એટલે થાય હા હા એટલે અહીંથી અહીંથી છૂટે એવો પેલી બાજુ સાહેબ એમ એક પ્રકૃતિ ગંધિમ ના લે નોર્મલ ના લે સહેજ તો મારો પાછો પાછો બંધ ચાલુ રહે ત્યારે કઈ એ બાબત આવે હા તો જતો છે પણ એ તો કબૂલ કરે છે દાદા આ રહ્યું તમારું કે એ કબૂલ કરે છે એ પાછો એ સ્થિતિમાં કબૂલ કરે છે કે આ એવો ઉપદ્રવ આવ્યો કે આ પાછા લઈ ગયો સાહેબ વાર ના સાહેબ વાર ખલાસ એટલે અગ્નિ ખલાસ થઈ તો આગળ રહી એટલે એને નિરંતર નિરંતર આત્મ પ્રતિતિ રહી એમ કેવાય નિરંતર આત્મ સાહેબ એટલે નિરંતર આત્મ મહાત્મા નિશ્ચિત સાહેબ છે પણ પ્રકૃતિ તેને સક્ષમ કહેવાય ને કઈ સ્ટેજ કહેવાય એમ નિરૂપણ કહે છે મહાત્માઓની કઈ સ્ટેજ કહેવાય આપણા મહાત્માઓની તે તો સાહેબ આપેલી છે આપેલી છે પછી એ જેટલું સુખ પાછું લઈ જાય પ્રકૃતિ આપતી વખતે પૂરું આપ્યું એવી સ્થિતિ રહે ને પછી નથી રહેતી એટલે સરપસમ આવી જાય સરપસમ એ તો એ પોતાના સ્ટેજમાં જ આવી જાય પાછું અને પછી પાછું ગુસ્સે ગુસ્સે કર્યા કરે પણ પેલો લાભ મળ્યા કરે પેલું છે એનો લાભ મળ્યા કરે જાય ને સરપસમ તો ના સરપસમ તો સરપસમ વાળો તો હાવ સારું સારું કરતા સારું આ લોકોને લોક કહે છે મને સમજણ છે હું જાણું છું ને પછી થતું નથી એ જાણ્યું જ ના કહેવાય એને પ્રસિદ્ધિ થાય ત્યારથી જ જાણી કહેવાય કોઈ પણ વસ્તુ જાણી કહેવાય થાય એને પ્રસિદ્ધિ થઈ ગઈ હા તો જાણ્યું જ ના કરશો આપણી વાત જાણી લીધું બધું એની પ્રસિદ્ધિ થઈ ગઈ જાળું પણ થતું નથી જાળું જ નથી પછી થાય ત્યાર પછી થાય પ્રતિતિ એનું નામ છે, જે થાય આપણું. તમે હું દોષ દેખાડું તે તમને પ્રતિતિ થઈ ગયું આપણે ખાતરી થાય કે આ બરોબર છે પછી અનુભવ માં આવે, ખાતરી થાય પછી અનુભવ માં આવે એટલે પ્રતિભિ થઈ ગયો. પોતે ખબર કે અનુભવ માં આવી એટલે ના બરોબર આ ભૂલ જ છે બરોબર. અને પછી જેમ જેમ પ્રતિ ખાતરી વધારે થાય તેમ તેમ વધારે મજબૂત થતી જશે. ત્યાર પછી મજબૂત થતી કે નહીં થતી કે પછી પાછું પડે એ પ્રતિથી થઈ ગઈ છે તે કે પ્રતિથી થઈ શકે દીપક ને નથી થઈ પ્રતિથિ એ તે કે મને તે નહીં પડતું ક્યારે પડે અનુભવ માં આવું જોઈએ. પ્રતિજ્ઞા થાય એટલે આપણા પાસેથી બહુ કામ અટકી ગયું, પ્રતિથી કામ કર્યા કરે પ્રતિનિધિ પોતે જ કામ કર્યા કરે પ્રતિનિધિ જ કામ કર્યા કરે આગળ અનુભવ માં એની મેરે જાય છે પછી એવું કે છે પછી પછી બીજો બીજી ભાગ એ તો ગોદો મારી બીજી પ્રતિ કરાવી એમ કરતા કરતા એ પણ લાવીએ. આપણે તો દાદા જ્ઞાનમાં પણ પ્રતિમાં એવું છે ને કે બહુ ગોદા મારવાનું જેવું રાખ્યું નથી ને. આપણે જે પ્રતિ આપો છો લક્ષ રૂપે હું શુદ્ધાત્મા ને પ્રતીત થાય કે હું શુદ્ધાત્મા છું અને પછી તેની આગળ જાય છે કે હું શુદ્ધાત્મા છું એ અનુભવ થાય કે આત્માનું હવાપણાનું ભાન થાય પછી છે કશું દેવાય. પણ આ વિજ્ઞાન છે ને એ વિજ્ઞાન આ લોકોને સ્ટેબિલિટી નથી પોતાનામાં. આ વિજ્ઞાન વિજ્ઞાન તરીકે જોયા કરે તો કશું પ્રતિક્રમણ કરવાનું ના હોય શું કહું એ વાત બરોબર છે. પ્રતિક્રમણ કરવાના તો પ્રતિક્રમણ ચાલ મેં કહે છે આ લોકો મત નહીં રહેતા ને આ તો આપેલી વસ્તુ પુરસાદ પ્રાપ્ત કરેલી વસ્તુ નું તો ત્યાં સુધી રિલેટિવ પુરસાદ રહે છે. આવી જગ્યાએ થોડો રિલેટિવ પુરસાદ ની જરૂર ખરી બહુ બહુ જરૂર. જયારે પછી ઉપર પહેલે જાય છે ત્યારે એને એમ લાગે છે પોતાના દોષ જ્યાંથી દેખાવા મળે ત્યાંથી પુરસાદ ચાલુ થઈ ગયો છે. એ પાસે તમે પેલા પુરસાદ ની વાત કરી રિયલ પુરસાદ અને પછી રિલેટિવ પુરસાદ જોઈએ તો એ કેવી જાત એ ના સમજી દાદા. રિલેટિવ પુરસાદ આપડે એને સારું કેવી રીતે એટલું નીકળે તારે કાઢવાની વસ્તુ બહુ કઠોર છે બધા કરતા અને એ નીકળે તો એ ભગવાન જ થઈ ગયું બીજી બધી એરવ રહી જ નથી. પણ વિજ્ઞાન વિજ્ઞાનની જે વાત છે આપણા સંપર્કમાં આવ્યા પછી જે વિજ્ઞાન સમજાયું છે વિજ્ઞાન કે દોસ્તો એને સમજાય એટલા માટે કહેવો પડે છે. વિજ્ઞાન એવું કહે છે કે દોસ્ત એને સમજાય એટલા માટે કહેવું પડે છે, બાકી યથાતથ્ય ભાન ઉભું થાય છે. યથાર્થ ભાન ઉભું થાય છે કે આ વસ્તુ આવી છે, ત્યાં એનું મૂલ્યાંકન કરતો નથી કે આ દોસ્ત છે કે સદગુણ છે. આપણા વિજ્ઞાનમાં જે આપ કહો છો